سورہ صافات سورہ نمبر 37 بسم اللہ الرحمن الرحیم اللہ نا نام تھی جے اتلو رحمان چھے کہ جے تینے مانے چھے تینا اوپر پر پر رحم کرے چھے અને જે તેને માનતો નથી તેના ઉપર પણ રહેમ કરે છે. કસમ છે બરાબર વ્યવસ્થિત રીતે લાઈન બંધ થઈને ઉભા રહેનારા મલાઈકાઓની. فالزاجرات زجرا پچھی قسم چھے تے ملائکاؤنی کہ جیو دسی جائنے شیطانوں نے ہاکی کاڑی چھے فالتالیات ذکرا پچھی قسم چھے ذکرنی قرآنی تلاوت کرنا راؤنی ان الہکم لواحد کہ بے شک تمہارا معبود ایک چھے یعنی کہ جے عبادت نے لائق چھے تے ایک چھے رب السماوات والأرض وما بينهما ورب المشارق آسمانو تتا جمینو گولو نے جے کہے تیمنی وچے چھے تیمنو پالنہار چھے انے پورو دشاو نو مالک چھے إِنَّا زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِزِينَةٍ الْكَوَاكِبِ ساچیج اموئے آ دنیا نا آسمان نے ستاراؤ نا شنگار تھی شنگایو چھے سجاویو چھے وحفظا من كل شيطان مارد અને દરેક બંડખોર સામે થનાર શૈતાન સામે તેની હિફાઝત કરી છે તેને રક્ષણ કર્યું છે. يستمعون إلى الملأ الأعلى ويقذفون من كل جانب جتي હવે તે શૈતાનો આસમાન ઉપરના રહેવાસીઓની વાતોની કાન ભંભેરની લઈ શકતા અને દરેક બાજુથી નાના મોટા સિતારા તેની તરફ ફેંકવામાં આવે છે. તેમને હાંકી કાઢવા માટે ને આ તેમના માટે હંમેશ કાયમ રહેનારી સજા છે. إِلَّا مَنْ خَطِفَ الْخَطْفَةَ فَأَتْبَعَهُ شِهَابٌ ثَاقِبٌ સિવાય કે કોઈ શૈતાન ઉડતી વાત લઈ ભાગે તો પણ એક બાળીને રાખ કરી નાખનાર આગ તેની પાછળ પડે છે તેની પૂંછ પકડે છે. فاستفتهم خلقهم أهم أشد خلقا أم من خلقنا إنا خلقناهم માટે એ રસૂલ તેમને પૂછ કે પેદાઇશના હિસાબથી આ લોકોનું પેદા કરવું મુશ્કેલ છે કે જે અમોએ ખલ્ક કર્યું છે પેદા કર્યું છે તે ઉપર જણાવેલી વસ્તુઓનું. ચોક્કસ જ અમોએ તેમને ચીકણી માટીમાંથી પેદા કર્યા છે. بل عجبت ويسخرون વાત આ છે કે તને તો તેના ઇનકારથી અજબ થાય છે અને તેઓ હસતા જ રહે છે. وإذا ذكروا لا અને જ્યારે તેમને નસીહત અને શિખામણ આપવામાં આવે છે ત્યારે પણ તેઓ શિખામણ હાંસિલ કરતા નથી. ને જ્યારે કોઈ મોજીરો જોવે છે ત્યારે તે પણ મશ્કરીમાં ઉડાડી દે છે, તેને હસી કાઢે છે. ને કહે છે કે આ તો ખુલ્લો જાદુ છે. فإذا متنا وكنا ترابا وعظاما أئنا لمبعوثون. શું જ્યારે અમે મરી જઈશું ને માટી તથા હાડકા બની જઈશું તો પછી પણ સાચે જ ઉઠાડવામાં આવશું? અથવા શું અમારા આગલા બાપ દાદાઓને પણ ઉઠાડવામાં આવશે? હે રસૂલ, તું કહે કે હા, અલબત્ત ઉઠાડવામાં આવશો ને એવી રીતે તમે બધા હલકાય ભરેલી દશામાં હશો, એકદમ નીચલી બેઇજ્જતી વાળી હાલતમાં હશો. પછી તે સિર્ફ એક જ ગર્જના હશે, મોટો કડાકા ભર્યો અવાજ હશે કે તેઓ બધા એકદમ કબરોમાંથી નીકળી દેખતા ને દેખતા જ રહી જશે. ને કહેશે કે હાય અમારી કમબખ્તિ, અમારી બદનસીબી, આજ ન્યાયનો દિવસનો લાગે છે, આજ કયામત નો દિવસ લાગે છે. જવાબ મળશે, હા આજ ન્યાયનો દિવસ છે જેને તમે દુનિયામાં ઝૂઠલાવ્યા કરતા હતા. તે દિવસે અમે મલાઇકાઓને હુકમ કરશું કે તે લોકો કે જેમને જુલમ કર્યો હતો તથા તેમના સાથીઓ સહબતીઓ અને તેઓને ભેગા કરેલો કે જેમની તેઓ પૂજા કર્યા કરતા હતા કે જેની તેઓ ઇબાદત કરતા હતા. અલ્લાહને મૂકીને પછી તે બધાને જહન્નમના રસ્તા તરફ લઈ ચાલો. અને તેમને જરા થોભાવો, અટકાવો કે તેમને થોડાક સવાલ પૂછવામાં આવનાર છે. હવે તમને શું થઈ ગયું છે કે તમે એકબીજાની મદદ નથી કરતા? જવાબ ક્યાંથી આવશે? બલકે તેઓ તે દિવસે તો નીચું માથું ગાલી ઉભા હશે. અને તેઓ એકબીજા તરફ રજૂ થઈ સવાલ કરશે. ને એક પક્ષના લોકો એક તરફના લોકો બીજા તરફના લોકોને કહેતા હશે કે તમે તો અમારી પાસે જમણી બાજુએથી બહેકાવવા માટે ભટકાવવા માટે આવ્યા કરતા હતા. તેઓ કહેશે કે તમે પંડિત ખુદ જ ઈમાનદાર ન હતા. વળી તમારા ઉપર અમારો કઈ કાબુ કે કંટ્રોલ તો હતો નહીં, બલકે તમે ખુદ પંડેજ બંડખોર લોકો હતા, તાગૂત હતા. જેથી આપણા ઉપર આપણા પાલનહાર ની સજાનો બોલ પૂરો થઈને રહ્યો છે. હવે તો આપણે જરૂર સજાની મજા ચાખનારા છીએ. અમોએ તમને ગુમરાહ કર્યા, ભટકાવ્યા, કારણ કે અમે ખુદ પંડે જ ગુમરાહ હતા. ખુલાસો એ કે તે દિવસે તે બે તરફ વાળાઓ સજામાં ભાગીદાર હશે. બેશક અમે ગુનેગારો સાથે એવો જ વર્તન ચલાવીએ છીએ, એવી જ રીતે વર્તીએ છીએ. ચોક્કસ જ આ તે લોકો છે, યાની કે તે હલકાર આ લોકો છે કે જ્યારે તેમને કહેવામાં આવતું હતું કે અલ્લાહના સિવાય કોઈ માબૂદ નથી, કોઈ ઇબાદતને લાયક નથી, ત્યારે તેઓ અભિમાન અને ઘમંડથી ફૂલાઈ જતા હતા. ને કહેતા હતા કે શું અમે એક ઘેલા કવિની પોએમની ખાતર અમારા માબૂદોને છોડી દઈ દેનારા બની જઈએ. એ બદનસીબો, તે શાયર કે ઘેલો નથી, બલકે તે તો સચ્ચાઈ લઈને આવ્યો છે અને તેણે આગલા રસૂલોની સચ્ચાઈને ટેકો આપ્યો છે. અગર તમે તેને નહીં માનો તો ચોક્કસ તમે દુઃખ દેતી સજા ચાખનારા થશો. અને તમે જે કઈ અમલ કર્યા કરતા હતા, જે કઈ કામ કરતા હતા, તેનો સિર્ફ બદલો મેળવશો. હા, અલ્લાહના ખુલુસ વાળા બંદા તેનાથી બાકાત રહેશે. Oh. તેઓ એવા હશે યાનિ કે એવા નસીબદાર હશે કે તેમના માટે રોજી પણ નક્કી કરેલી છે. યાની કે દરેક જાતના મેવા અને તેઓ ઇજ્જતદાર મહેમાન બનીને રહેશે. નેમતો વાળી જન્નતોમાં બાદશાહી ખુરશી ઉપર તખ્ત પર એકબીજાની સામે બેઠા હશે. તેમના પર સાફ નહેરો માંથી ના પાણી ના જામ ના દોર ચાલી રહ્યા હશે. જે સફેદ રંગ નું હશે અને તેની સાચી મજા પીનારાઓ જ જાણશે. તેમાં ન કેફ હશે, ન નશો હશે અને ન તેઓ તેનાથી છાકતા થશે. અને તેમની પાસે નીચી નજરો વાળી, નીચી નિગાહ વાળી ને મોટી મોટી આંખો વાળી હુરો એવી રીતે હાજર હશે. કે જાણે હિફાજતમાં મૂકેલા ઈંડા યાની કે અંડામાં જે રંગની સફાઈની અંદર જે રક્ષણથી હિફાજતથી અંડા મૂકેલા છે તે મુજબ પછી તેઓ પણ એકબીજા સામે રજૂ થઈ સવાલ કરશે. યાની કે તેમનામાંથી એક કહેનારો કહેશે કે મારો એક સાથી હતો. જે આ કહ્યા કરતો હતો કે શું તું પણ સાચે સાચ આ સાચું માનનારાઓ માંથી નો છે. અરિન્દ કે જ્યારે આપણે મરી જઈશું અને માટી તથા હાડકા બની જઈશું તો પછી પણ આપણને પાછા ઉઠાડી આપણી પાસેથી આ માલનો બદલો લેવામાં આવશે. તો જવાબમાં પછી તે કહેશે કે શું તમે પણ તે કહેનારને જાણવા માંગો છો? આથી તે નીચો નમીને જોશે તો તે તેને જહન્નમની વચ્ચોવચ જોઈ લેશે. ત્યારે જોશમાં આવી જઈ બોલી ઉઠશે કે અલ્લાહની કસમ, તે મને પણ લગભગ મારી જ નાખ્યો હતો. અને જો મારા પાલનહાર ની મહેરબાની ન હોત તો હું પણ તારી સજામાં ફસાઈ ને સપડાઈ હાજર કરવામાં આવેલા માંથી નો હોત. શું ત્યારે અમોને, યાનિ કે જન્નતીઓને, મોત આવનાર જ નથી? પહેલી વાર ના મોત સિવાય અને શું અમને સજા થનાર નથી? અલબત્ત નહીં જ. બેશક મોટામાં મોટી જીત, મોટામાં મોટી કામયાબી એ જ છે. માટે એવી કામયાબી મેળવવા માટે અમાલ કરનારાઓએ સારો અમાલ કરવો જ જોઈએ, નેક કામો અંજામ આપવા જ જોઈએ. أذلك خير نزلا أم شجرة الزقوم؟ شو تمني حالت માટે આ બહેતર છે કે થોર નું ઝાડ, કાંટા વાળા ઝાડ? કે જેને અમોએ નાફરમાનો માટે, હુકમનું પાલન ન કરનારાઓ માટે પરીક્ષા બનાવ્યું છે. તે એક ઝાડ છે કે જે જહન્નમની ઊંડાણમાં ઉગે છે. પલ્લુ આ કન્નુ الشياطين. تنا فل ايوا هوي چه كي جاني شيطانو نا ماتا ساپ ني فيل جيوا. فإنهم لآكلون منها فمالئون منها البطون. પછી ચોક્કસ તેઓ તેમાંથી ખાશે અને તે થકી જ પોતાના પેટ ભરશે. તે કાંટા ઝાડ થકી જ પોતાના પેટ ભરશે. પછી તેઓને તેની ઉપર ઉકળેલા પાણી અને પરુ ગંદી રસી નું મિક્સ વાળું પાવામાં આવશે. ثم إن مرجعهم لإلى الجحيم. પછી બેશક તેઓ બધાનું પાછું ફરવું જહન્નમ તરફ જ થશે. إنهم ألفوا آباءهم ضالين. સાચે જ તેમણે તેમના બાપ દાદાઓને આડે રસ્તે જોયા હતા. فهم على آثارهم يهرعون. માટે આ લોકો પણ તેમના પગલે પગલે તેમની પાછળ પાછળ દોડ્યા ચાલ્યા જાય છે. ولقد ضل قبلهم أكثر الأولين. નિસાચે તેમની પહેલાના તેમના બાપ દાદાઓમાં પણ ઘણા ખરા ગુમરાહ ને ભટકેલા થઈ ગયા હતા. ولقد أرسلنا فيهم منذرين. જો કે અમોએ તેમનામાં પણ ડરાવનારા જરૂર મોકલ્યા હતા. ડરાવનારા રસૂલ જરૂર મોકલ્યા હતા. كيف كان عاقبة المنذرين. માટે ધ્યાનથી જો કે જેમને બિવડાવવામાં આવ્યા હતા તેમની કેવી માઠી દશા, કેવી ખરાબ હાલત થઈ. إلا عباد الله المخلصين. ها الله نا خلوص والا بندا تما تھی باقات ہتا یعنی کہ تما شامل نہ ہتا. خلوص والا یعنی کہ جو اللہ نا ماتے کام کرے چھے تیو. ولقد نادانا نوح فلنعم المجيبون. ને બેશક નુહે અમને પોકાર્યા હતા ને સાચે જ અમે જ તો સૌથી સારા જવાબ આપનારા છીએ. ને અમે તેને તથા તેના ઘરવાળાઓને તે મોટી મુસીબતમાંથી બચાવ્યા હતા. ને અમોએ તેમની નસલોને બાકી રાખ્યા હતા. અને અમોએ પાછળ આવનારાઓમાં તેની સારી યાદ, ભલી યાદ બાકી રાખી. નૂહ ઉપર બધી કોમોમાં સલામ થાય. ચોક્કસ અમે નેકી કરનારાઓને એવો જ બદલો આપ્યા કરીએ છીએ. બેશક તે અમારા મોમિન બંદાઓ માંથી ના હતા. પછી અમે બીજાઓને ડૂબાડી દીધા. ને ચોક્કસ જ ઇબ્રાહીમ પણ તેના જ મારનારાઓમાંથી ન હતા. જ્યારે કે તે પોતાના પાલનહારની સમક્ષ પાલનહારની હુજૂરમાં ખુલુસ વાળા દિલથી હાજર થયા. તે વખતે તેણે પોતાના બાપને તથા પોતાની કૌમના માણસોને કહ્યું કે તમે આ શાની પૂજા કરો છો, કોની ઈબાદત કરો છો? શું તમે અલ્લાહને મૂકી દઈ ખોટા માબૂદોની ચાહના કરો છો? બધા દુનિયાઓના પાલનહારની બાબતે તમારો શો મત છે, તમારો શો ખ્યાલ છે? તનાવ પછી તે લોકોએ ઇબ્રાહીમને એક ખેતમાં ચાલવાનું કહ્યું, એક પ્રસંગમાં ચાલવાનું કહ્યું. ત્યારે તેણે સિતારાઓ તરફ એક નજર નાખી. ને કહ્યું કે સાચે જ હું માંદો છું, અથવા તમે જેની પૂજા કરો છો તેનાથી હું બેપરવા છું, છેદે છું. આથી તેઓ ઇબ્રાહીમ પાસેથી પીઠ ફેરવીને ચાલ્યા ગયા. વાંસો બતાવ્યો. ને આ ઇબ્રાહીમ અલૈહિસલામ છુપી રીતે તેમના દેવો તરફ ગયા, ખુદાઓ તરફ ગયા, ને પૂછ્યું, તમે કેમ કાંઈ ખાતા નથી? આ તમને શું થઈ ગયું છે કે તમે બોલતા પણ નથી? પછી છુપી રીતે તેમના ઉપર જમણા હાથના ઘા કરવા લાગ્યા, તાકતથી જમણા હાથે મારવા લાગ્યા. પછી તે લોકો ઇબ્રાહીમની તરફ ધસી આવ્યા. આથી ઇબ્રાહીમે તેમને કહ્યું કે શું તમે લોકો તે વસ્તુઓની પૂજાને ઇબાદત કરો છો કે જેમને તમારા જ હાથે કોતરી કાઢો છો, ખુદના હાથે જ બનાવી અને તેની ઇબાદત કરો છો? યાની કે તે તો તમારા બનાવેલા છે. જો કે અલ્લાહે તમને પેદા કર્યા છે, તમને બનાવ્યા છે, અને જે તમે બનાવો છો, યાની કે મૂર્તિ જે તમે બનાવો છો, તેમને પણ. પછી તે લોકો એ અંદરો અંદર કહ્યું કે તમે ઇબ્રાહીમ અલૈહિસલામ માટે ભઠ્ઠી જેવી એક ઇમારત બિલ્ડિંગ બનાવો. પછી તેને એક ધગધગતી આગમાં નાખી દો. ખુલાસો એ કે તે લોકોએ ઇબ્રાહીમ માટે આ રીતની એક ચાલબાજીને કિમિયો ચાલવાનો ઈરાદો કર્યો, પણ અમોએ તેમની આ ચાલ તેમની રમત નકામી બનાવી તેમને જ હેઠા પાડ્યા. ઇન્ની અજીબુ ઇલા અને જ્યારે આઝરે ઇબ્રાહીમને ઘરમાંથી કાઢી મૂક્યા ત્યારે ઇબ્રાહીમે કહ્યું કે બેશક હું મારા પાલનહાર તરફ આગળ વધનારો છું, જનારો છું કે તે મારી રાહબરી કરશે. એ મારા પાલનહાર, મને નેકોકાર સારો અમલ કરનાર રૂહ માંથી એક રૂહ અતા કર. જેથી કરીને અમોએ તેને એક સહનશીલ દીકરાની ખુશખબર આપી. પછી જયારે તે ઇસ્માઇલ તેમના દીકરા ઇસ્માઇલ તેની સાથે હરવા ફરવાને લાયક થયા ત્યારે તેણે કહ્યું કે એ મારા વાલા દીકરા, હું સપનામાં શું જોઉં છું કે હું તને અલ્લાહના નામ પર ખરેખર કુરબાન કરી રહ્યો છું, માટે હવે તું વિચાર કરીને કહે કે તારી શી સલાહ છે. તો તેણે અર્જ કરી કે એ મારા બાપા, તમને જે હુકમ મળ્યો છે તે પૂરો કરો. અગર અલ્લાહે ચાહ્યું તો તમે મને સબર કરનારાઓમાંથી ન જોશો, ધીરજ રાખનારાઓમાંથી ન જોશો. પછી જયારે બે અલ્લાહના હુકમને તાબે થયા ને ઇબ્રાહીમે તે ઇસ્માઇલ અલૈહિસલામને જમીન ઉપર ઊંધે મોઢે નાખી દીધા. ત્યારે અમોએ તેને પુકારી કહ્યું કે એ ઇબ્રાહીમ, બેશક તે તારું સપનું, તારું ખ્વાબ સાચું કરી દેખાડ્યું. ચોક્કસ જ નેકી કરનારાઓને અમે એવી જ રીતે ઉમદા બદલો આપ્યા કરીએ છીએ. બેશક આ મહાન અને ખુલ્લી પરીક્ષા હતી. વપરાયેલા હું વિધિ દેહ ના પી અને અમોએ એક મહાન કુરબાની નક્કી કરી, તેના બદલામાં એક કુરબાની નક્કી કરી, તે ઇસ્માઇલને આઝાદી આપી. અને તેની ભલી યાદ, ખૂબ જ સારી યાદ અમોએ પાછળ આવનારાઓમાં બાકી રાખી. બધી કોમોમાં ઇબ્રાહીમ પર સલામ થાય. નેકી કરનારાઓને અમે એવો જ બદલો, એવું જ ઇનામ આપીએ છીએ. બેશક તે અમારા ઈમાનદાર બંદાઓ માંથી ન હતા. ને અમોએ તેને ઈસાક દીકરાની ખુશખબર આપી કે તે નેકો કારનબીઓ માંથી ન હતા. ઇબ્રાહીમ તથા ઇસાક પર અમારી બરકત ઉતારી ને તેમની ઔલાદ માંથી નેકોકાર સારા અમલ કરનારાઓ પણ હતા અને એકદમ ખુલ્લી રીતે પોતાની જાત ઉપર જુલમ કરનારા પણ. બેશકમોએ મૂસા તથા હારૂન પર પણ એહસાન કર્યો હતો, ઉપકાર કર્યો હતો. અને અમોએ તે બેને તથા તેમની કોમને મહાન મુસીબત માંથી આઝાદી આપી, છુટકારો આપ્યો. ને અમોએ ફિરોના મુકાબલામાં તેમની મદદ કરી હતી, જેથી તેઓ જ કુદરતવાળા રહ્યા હતા, હાવીને ગાલિબ રહ્યા હતા. ને અમોએ તે બેને રોશન કિતાબ આપી હતી. هما الصراط المستقيم. અને અમોએ તે બેને સાચા રસ્તે ચલાવ્યા હતા. ને અમોએ જ પાછળ આવનારાઓમાં તે બે ની ભલી યાદ બાકી રાખી. બધી કૌમો માં મૂસા તથા હારૂન પર સલામ થાય. બેશક અમે સારા કામો કરનારાઓને એવો જ આબાદ બદલો આપ્યા કરીએ છીએ. બેશક તેઓ બે અમારા ઈમાનદાર બંદાઓ માંથી ના હતા. ને બેશક ઇલિયાસ પણ રસૂલો માંથી ના હતા. إذ قال لقومه ألا تتقون. જે વખતે તેણે પોતાની કોમને કહ્યું કે તમે બીતા નથી, અલ્લાહથી બીતા નથી. તમે બાલ નામની મૂર્તિને દેવતાને પોકારીને પૂજો છો ને ઉત્તમ પેદા કરનારને છોડી દો છો. યાની કે અલ્લાહ ને કે જે તમારો પાલનહાર છે ને તમારા આગલા બાપ દાદાઓનો પણ પાલનહાર છે. પણ તે લોકોએ તે ઇલિયાસ અલૈહિસ્સલામને ઝૂઠલાવ્યા, તેથી તેઓ બધાને જહન્નમમાં જરૂર હાજર કરવામાં આવશે. પણ અલ્લાહના ખુલુસ વાળા બંદા તેનાથી બાકી રહેશે, હિફાજતમાં રહેશે. અને તેની સારી યાદગીરી અમોએ પાછળ આવનારાઓમાં બાકી રાખી. إلياس والسلام پائے. إِنَّا كَذَلِكَ نَجْزِي الْمُحْسِنِينَ. بے شک ہمیں نیکی کرنا راؤں نے ایوو جو بدلو آپ یہ چھئے. بے شک تے ہمارا مومن بنداؤں ماتی نہ ہتا. وَإِنَّهُ لَمِنَ الْمُرْسَلِينَ. نے بے شک لوط پن رسولوں ماتی ہتا. ચારે કિયામોએ તેને તથા તેના બધા કુટુંબીઓને પામીને છુટકારો આપ્યો. સિવાય એક બુધી ઔરતના કે જે પાછળ રહી જનારાઓ માંથી ની હતી. પછી અમોએ બીજાઓને નાબૂદ ને નાશ કરી નાખ્યા. ને એ મક્કા વાળાઓ, તમે સવારના તેના વધેલા ભાગ, શરીરના જે જૂના ભાગ પડ્યા છે તેની પાસેથી ચોક્કસ જ પસાર થાઓ છો. ને રાત્રે પણ, તે છતાં શું તમે સમજતા નથી? અને બેશક યુનુસ પણ રસૂલો માંથી ના હતા. જયારે કે તે ભાગી જઈ એક ભરેલા વહાણ પાસે પહોંચ્યા. ત્યારે તે વહાણ વાળાઓએ અંદરો અંદર ચિઠ્ઠીઓ નાખી તો તેમાં તે સમુદ્રમાં નાખી દેવામાં આવનારો માસીના ગણાયા, જેથી તેમને યુનુસ અલી ઇસ્લામને દરિયામાં નાખી દીધા. પછી તેને એક માછલી ગળી ગઈ અને તે પોતાને જ દોષ દેવા લાગ્યા, પોતાની જ ભૂલ ગણાવવા લાગ્યા. પણ જો તે કદાચ ને અલ્લાહ ની તસ્વી પડનારાઓ માંથી ના ન હોત. તો જે દિવસે બધા લોકો ઉઠાડવામાં આવશે તે દિવસ સુધી જરૂર માછલીના પેટમાં રહ્યા હોત, યાની કે કયામતના દિવસ સુધી તેમની એવી જ હાલત રહી હોત અને માછલીના પેટમાં ત્યાં સુધી રહ્યા હોત. પછી અમોએ તેને માછલીના પેટમાંથી કાઢી એક વેરાન કોઈ ન હોય એવી જમીન પર નાખી દીધા, એવી હાલતમાં કે તે માંદા પણ થઈ ગયા હતા. ને છાયડા માટે તેના ઉપર એક દૂધીનું ઝાડ ઉગાડી દીધું. અને તે પછી તેમને 1,00,000 અથવા તેથી પણ વધારે લોકો વાળી વસ્તી તરફ રસૂલ બનાવી મોકલ્યા. ને તે લોકો ઈમાન લઈ આવ્યા અને અમે તેમને એક નક્કી કરેલા સમય સુધી સુખ પામવા દીધું, સુખ ભોગવવા દીધું. માટે આ રસૂલ તેમને પૂછ કે શું તારા પાલન કરનાર માટે તો દીકરીઓ છે અને તેમના માટે દીકરાઓ છે? અથવા શું અમોએ મલાઇકાઓને ખરેખર ઓરતો બનાવી છે અને તે સમયે આ લોકો હાજર હતા? યાની કે શા માટે આ લોકો અલ્લાહ સાથે એવી વસ્તુનો સંબંધ જોડે છે? ખબરદાર રહો, આ લોકો જે કહે છે તે ચોક્કસ જ મનમાંથી જૂઠાણું ચોરી કાઢે છે, ખુદ બખુદ પોતાના મનમાં બનાવી કાઢે છે કે અલ્લાહે જન્મ આપ્યો છે, દીકરા દીકરીઓનો જન્મ આપ્યો છે, પણ હકીકતમાં તેઓ જૂઠા છે. શું તેને દીકરાઓ મૂકી દીકરીઓ પસંદ કરી લીધી છે? يحكمون. اي بدنصيبو تمني شو تھئی گئو چھے آ تمہیں کیوں انصاف کرو چھو. افلا تذکرون شو تمہیں وچارتا نتی અથવા તમારી પાસે કોઈ સીધી સાબુતી છે ખુલ્લી દલીલ છે માટે અગર તમે સાચા છો તો તમારી સાબિતી રજૂ કરો અને તેમણે તે અલ્લાહ તથા જિન્નાતો વચ્ચે સંબંધ સગપણ ફોકી બેસાડ્યો છે જો કે જિન્નાતો પણ એ વાતને સારી રીતે જાણે છે કે તેઓ પણ કયામતમાં માણસોની જેમ જરૂર હાજર કરવામાં આવશે જે કાંઈ તેઓ બયાન કરે છે તેનાથી અલ્લાહ પાક છે વળી અલ્લાહના ખુલુસ વાળા બંદા યાની કે એ લોકો એવી ખોટી વાતો નથી કરતા માટે તમે આને જેને તમે પૂજો છો ઇબાદત કરો છો તે બધા મળીને પણ અલ્લાહ ને વિરુદ્ધ કોઈને બહેકાવી કે ભટકાવી શકશો નહીં સિવાય તેને કે જે જહન્નમ માં જનારો હોય ને મલાઈકાઓ કહે છે કે અમારામાંથી એક પણ એવો નથી કે જેના માટે એક નક્કી કરેલી જગ્યા ન હોય ને સાચે જ અમે હાર બંધ લાઈન બંધ અલ્લાહની સામે ઉભા રહેનારા છીએ નાખું સંસ્થ بیشک ہمیں اللہ نا گنگان تاریخ نے وخان گانا را چھئے. نے بے شک تیو آ کہتا ہتا لَهُ أَنَّ عِنْدَنَا ذِكْرًا مِنَ الْأَوَّلِينَ کہ جو ہماری پاسے ہمارا باپ داداؤں نے کتاب ہوت تو ضرور ہمیں پن اللہ نا خلوص والا بندہ تھے جتے ٹھیک اتیارے تو تم نے انکار کریو چھے پن آگر جتا تم نے جانے آوشے حقیقت شوں چھے تے جانے آوشے وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا نے ہمارا بول ہمارا موکلیلا بنداؤں ماٹے ہمارا رسولوں ماٹے پہلے تھی نکلی چکیا چھے کہ تیو بدانے ضرور مدد پہنچاڑواماں آوشے نے بے شک ہمارو لشکر ہمارو ج لشکر جیت میلوشے کامیاب تھشے માટે એ રસૂલ તું તેમના તરફથી ચોક્કસ સમય માટે મોઢું ફેરવી લે અને તેમની હિલચાલ તેમની ચાલચલગત જોતો રહે પછી આગળ જતા તેઓ પોતે પણ જોઈ લેશે કે પોતાના અમલનો અંજામ કેવો છે. શું તેઓ અમારી સજા અને અઝાબની બાબતે ઉતાવળ કરે છે? તો જ્યારે તે તેમના ઘરમાં આ સજા તેમના ઘરમાં આવી પડશે ત્યારે તે લોકોની સવાર કે જેઓ સજાથી ડરાવવામાં આવી ચુક્યા છે ઘણી દુઃખ ભરેલી હશે. ને એક ચોક્કસ વખત માટે તું તેમના તરફથી મોઢું ફેરવી લે. ને જોતો રહે કે થોડાક જ વખત પછી તેઓ પણ પોતાના અમાલ નો નતીજો જોઈ લેશે. તારો પાલનહાર કે જે ઇજ્જત વાળો પાલનહાર છે તેઓ જે કઈ બયાન કરે છે તેનાથી પાક છે. ને બધા રસૂલો પર સલામ થાય. ને બધી રીતની હર તરહની તારીફ ને વખાણ બધી દુનિયાઓના પાલનહાર અલ્લાહ માટે જ છે. અલ્લાહ માટે જ તે વખાણો શોભે છે.